જગત ને લાગેલો વિશે ઉપાય દે હીરો એ ઊંચા ઊંચો લાભકારી કહેવાય. કેવું હીરો પણ આનો ફૂલ છે વિભો વિભો ઊંચો હોય ને ઊંચા પ્રકારનો છે બહુ છે આપણે જોયા કરો વિભો છે થાય છે થાય છે પણ નિધિ ધ્યાસન થયું અને પાંચ આજ્ઞા પાડવાની આજ્ઞા પડ્યા છે કે કોઈ કે નથી પાડતો પડાય ને આગળ પડશે આવીને દાદા શું ઘટી ગયું તો લાગે એટલું બેલેન્સ થઈ ગયું અહીંયા આવ્યા પછી બે ચાર દિવસ માં ઘટી ગયું હતું તે પાછું કવર થઈ ગયું છે એટલે પ્રગતિ છે. પ્રગતિ હોય તો હાલ એ બધું ઘટવું બધું એની બધું આને એની અહંકાર સ્થિતિ આ બધા અહીં કોઈ એવું હોય ને આ તો તારી જાતે સરખી તું ને તે પ્રમાણે તું પેલા વિશાળ અંગો મારે નક્કી કરી છે ચાલે નહીં વિશે વાર શું કે એટલે એ થયું છે મારું માનેલું છે તમે માનેલું છે તમારે તો આગળ ભક્તિ કરી પણ અમને એમ લાગે છે કે તમે લોકો તો એ કરશો રહી પડશો હા આપડા વિઝા વાળા પાસે બીજી વાર ગયો હતો ને ત્યારે એવું જ થયેલું મને કહે કે આ તમારું જે સ્પોન્સર ફોર્મ છે આખું ઇનકમ્પ્લીટ છે તમારી ઉંમર નથી લખી પછી એના ડિપેન્ડન્ટ કોણ કોણ છે એ નથી લખ્યું આવું ઇનકમ્પ્લીટ ના ચાલે કે મેં કહું ભાઈ જો હું તો અહીંયા ઇન્ડિયામાં રહું છું અને આ મોકલાવ્યું છે ત્યાંથી અને તમારા નોટથી એ સાઇન કરી છે એટલે તમારો જે કસ્ટમર છે એ પ્રમાણે મોકલ્યું છે મને કોઈ કશી ખબર નથી આ તો મેં મારી પાસે આવીને હું તમને આપું છું હું તમારા કસ્ટમ પ્રમાણે તમારા રીત રિવાજ પ્રમાણે કરીને મોકલાવ્યું છે એટલે જે છે આ છે એને કોઈ અમે ના પાડી દીધું એટલે પછી પછી એને મેં પૂછ્યું કે શું કારણ છે તો કે આવું છે આવું છે આવું છે અને ના પાડી એટલે આવી રીતે ચોખ્ખું એને કહી દીધું મોઢા ઉપર અને તમારે કઈ જાઓ કે આ બનવાનું ભેદ બન્યું છે ને કઈ દાદાજી દાદા ભગવાન બેઠા હોય તો એ બેઠા હોય તો એને બે ગમે અહીંથી ઉઠવા ના ગમે એ તો અર્થ ગમે વિરહો તો હા લીધો કેવું ના હોય તો આપણને આનંદ માં રહીએ ને વિરહો લાગ્યા એનો નામ વિરહો ભગવાને કહ્યું આ તો બધા શું વિરહો એ બેઠા હોય તો બે ગમે એટલે વિચાર બધા બંધ થઈ જાય બસ જોજો કદાચી પણ એ તો ફૂલ જોવા છે નુકસાન થાય દીદી રહેશે ના થાય એકાંત માં રહીએ પછી અમે વાંખે વિશે જોયો કરતા થાય એવું કરેલું નઈ ને હવે કરું છું કરે છે કરતા કરતા રાગે સારું તો પછી દુઃખ જેવું છે જ નહીં દુઃખ તો હોતું છે આ વ્યવસ્થિત જગત માં દુઃખ હોતું જ અવ્યવસ્થિત જગત થઈ ગયું દુઃખ છે દુઃખ હોય કોઈ જવાબદાર નથી કોઈ ગુનેગાર નથી વ્યવસ્થિત એક સેલ્ફ પોતે બોલે છે એટલે ગાર ભરી તે ગુનેગાર નથી પણ વ્યવસ્થિત છે. એટલે કોઈ ગુનેગાર થતો નથી. તને સમજાયું? બને છે કરેક્ટ. કઈ કોઈ આવતા કઈ ઊંધું બેસી ગયેલી ભાવ છે. વિહો બધા છોકરાઓ ખરો પણ ગમે જીવન સુધી જશે ને પછી બીજા લક્ષણ ખોટા છે. અક્ષર લક્ષણ ના હોય એને પછી બહુ સારું પડી જાય. આ જતો વાર લાગે હમણાં રોક્યો છે. ઘણા અવતાર થાય જાય જ નહીં. એક વાર ચોર રૂપતો હોય ઘણું બદલી શકાય. આ તો અટાક રહી હોય ને બધા. હા સુધી જાય લખર વાસમાં ખરાબ મન મન મન શું થાય ગુંખને કરશે ગુને કરશે માં ચાક ચાક આ તો અરે એમ લાગે ઊંઘ કશે ગુને કરે ને એવું લાગે આખી દુનિયા શું કે ઈશ્લે માન મનમાં માની વ્યક્તિ ઊંઘ કશે ગુને કરે ઈશ્લે થઈ કે એડજસ્ટ થતો નથી શું કરવાનું. તાર તો બધે બધે લોચા પડે છે એનું પકડી રાખે છે. દાદા મારો એક મોટો પ્રશ્ન છે. શું થાય છે કે ત્રણ ચાર મોટા માણસ હોય તો મને એક માણસ કહે કે આ કર અને બીજો માણસ કહે એનું ઓપોઝિટ જ કરવાનું કે તો હું મારે શું કરવું તે હું બહુ કન્ફ્યુઝ થઈ જાઉં. આપણે તે કરવું ને તે કરવું તે કરવું એક કે કપ કપ ભાગીને હાથી લાય તો આપણે હાથી લાવ એક કે ભાગી રાખ તો આપણે ભાગી નાખવાનું. છોકરો ખાતા ખાતા ખાતા એનું મન ઠેકાડે આવી સિંગડા બીંગડા ગાઈ જાય ને ગાય. પેલા થી કેવડા મોટા સિંગડા એ તો સિંગડા તમે જોયો તો એટલા બીક લાગે સમજો કેટલી વાર એ તો આર એમ એસ એ બફેલો વિથ હોર્ન્સ. એ કે છે તાના સિંગડા. કોને સિંગડા? કોના સિંગડા? કોને સિંગડા? કોને સિંગડા? ભરતભાઈ ને. ભરતભાઈ એટલે ભરતભાઈ ને સિંગડા એટલે તને હવ છે આડી સિંગડીઓ. મારી ઘસી કાઢો ને કાઢી કાઢો કે છે મારી કાઢી કાઢો. એ તો એવું છે ને સિંગડા જેને મારે ની પેલો હમણો સિંગડા ભરાવા આવે ને તેનાથી બે જણ કહે તાર કહે બીજો સામો આવે આમાં બે ઘસા ઘસ કરે એટલે નીકળી જાય. આપડે તો સંગપતિ છે રસિકભાઈ અને હવા પેલા વાસુદેવ નું હતું ભાઈ ખુબ બાર છે એટલે પછી લોક બધા કે આપણે ઘર કશું કે ના સિંગડા કહી દેવા છે ને એક વાર પછી એની મેળ લાગે પેલો સિંગડો બોલો ના બોલે ટુકડા થઈ ગયા નહી ટપલા હાથ ના ટપલા મારે તો હજી માણસ કહેવાય સિંગડા મારે એટલે હાથ ના ટપલા મારે છૂટી ખણે તો હજી માણસ કહેવાય સિંગડા મારે બંદૂક મારે તો યોર નેમ ચાલો તો હું કોણ છું તો હું કોણ છું હું મસ્ટ રિયલાઈઝ હું આવી You must realize, Nikhil is your name, not you are. It's body and soul, you know, inside soul is God. Samajut parshan ek dado. Nahin chalse? Chalse. Ye gappa gappu rava deshi, nahin? Arve. કવર ને કવર રાખેલો ઉઘાડું કરી શું કામ છે બેને 43 વર્ષ મને લૌકિક તો બહુ દાણા જાણી પડે અલૌકિક જાણવું પડશે અલૌકિક જાણ્યા વગર માણસ ને શાંતિ કેમ થાય છે અલૌકિક જાણે તો કાયમ ની શાંતિ છે અને લૌકિક જાણે તો હજી આ ભ્રાંતિ માં સુખ જ ના હોય ને અને તે કલ્પિત છે આ સુખ એ કલ્પિત છે સુખ જ સાચું કેવી રીતે જવું કે લૌકિક થી દૂર કેવી રીતે જવું અલૌકિક માં કેવી રીતે જવું એમ પૂછે છે કૃપા ઉતરે કારણ કે 26 વર્ષથી આ શરીર ની અંદર રહેતો નથી 26 વર્ષથી માલિક નથી એનો તો એ કૃપા ઉતરે ને ઉતરે કેવી રીતે પરમ દિવસ પછી જો ચિંતા થાય તો મારી પાસે 2 લાખ નો દાવો મળવો, તમારે 2 લાખ ડોલર નો દાવો મળવો. શું કરું, અમારી આજ્ઞા મળો અને તમને ચિંતા થાય તો 2 લાખ ડોલર નો દાવો મળવાનો, એ ગેરંટી હાથે બધું કરું છું. કારણ કે માણસ ચિંતા થાય કેમ, જીવન જ જીવન કેમ કેવાય, એને જીવન જ કેમ કેવાય, ચિંતા થાય. જાનવર ની ચિંતા નહીં, કોઈને ચિંતા નહીં, દેવ લોકો ની ચિંતા નહીં, આ એકલા લોકો ની ચિંતા વિચારો ને. કારણ શું, ચિંતા માણસો નો જ છે. આ ચિંતા માણસો ને જ છે, એનું કારણ શું? બુદ્ધિ ડેવલપ નથી, બુદ્ધિ ડેવલપ જ નથી. આ જે બુદ્ધિ ડેવલપ છે ને, આ તો ઊંધી બુદ્ધિ, વિપરીત બુદ્ધિ છે. આ બધી પોતાનો નાશ નોતરે એવી બુદ્ધિ કે બુદ્ધિ ને ડેવલપ તો હા બધો ફોડ પાડી નાખે. બુદ્ધિ ને ત્યાં જઈ, ત્યાં સુધી જઈ શકે છે કે વર્લ્ડ માં કાયમ ને માટે શાંતિ ભોગવી શકે એટલે હસી જઈ. બુદ્ધિ ને ડેવલપ થવું જોઈએ. બુદ્ધિ જ ક્યાં છે કોઈ? મેં તો જો બુદ્ધિશાળી અત્યારે જોયે નથી કોઈ, જો મારામાં બુદ્ધિ ને છોટાઈ નથી, છતાં મેં બુદ્ધિ સહી જોઈએ નથી. મારા માં બુદ્ધિ 1 સેન્ટ પણ નથી. પણ બુદ્ધિશાળી મારી પાસે બહુ આવ્યા મુંબઈ માં, મુંબઈ બધે અહીં અહીં બુદ્ધિ કોઈ જગ્યાએ જોઈ નઈ મેં. આ સાયન્ટિસ્ટ મને ભેગા થયા, બધી બુદ્ધિ બુદ્ધિ નથી, એ તો વિપરીત બુદ્ધિ. તો અત્યારે જે ઉભું કર્યું બધું એમને વિજ્ઞાન સદકો કરી, એથી જ ભય આખા દુનિયામાં વ્યાપી ગયો. કેટલાય વર્ષોથી ભયમાં જ રહેશે દુનિયા. આને આને બુદ્ધિ જ કેમ કહેવાય? પ્રાણીઓને બુદ્ધિ નિર્ભય બનાવે, બુદ્ધિ હંમેશા નિર્ભય બનાવે. પ્રાણીઓને ચિંતા નથી, સાચી વાત કે આ પ્રાણીઓને ચિંતા નથી, જાનવરોને ચિંતા નથી, એ સાચી વાત હોય જ ને? એને ચિંતા ક્યાંથી હોય? ચિંતા અક્કલ વાળાને હોય, અક્કલ વાળાને, જે નકલ કરી શીખેલા અક્કલ, તે અક્કલ વાળાની ચિંતા. શું નકલ કરી નકલ કરેલી છે આ લોકોએ? પોતાની સહજ અક્કલ નથી, એ નકલ કરેલી અક્કલ છે. શું કહ્યું? એ ચિંતા જ હોય બધું, બરી શું હોય? હું તો ગેરંટી આપું છું તને, ક્રોધ માન માયા લોભ કશું થાય તે મારે પાસે જખમદારી. શું કહ્યું? દુઃખ જ કેમ થવું જોઈએ? કારણ કે તમારે ઉપરી જ કોઈ નથી વર્લ્ડમાં. આ તમને ઉપરી લાગે છે તે જ તમને તમારી ઇન્ફિરિયરિટી છે. શું છે? ભગવાન ઉપરી લાગે છે તે તમારી ઇન્ફિરિયરિટી છે. શું કહ્યું? સુપિરિયરિટી હોવી જોઈએ કે મારે ઉપરી ન જ હોવો જોઈએ. મને 13 વર્ષની ઉંમરે મને એમ હતું કે મારે ઉપરી ન હોવો જોઈએ ભગવાન. એમ બોસ નીચે રહીએ ને આપણે એમ ખાઈએ, એમાં શું સ્વાદ આવે, એમાં શું ખાતું છે? કોઈ માથે બોસ હોય ને શું ખાવતું હશે આપણને? સુખ તો સ્વતંત્ર થાય, ભલે પાનની દુકાન કરતો હોય પણ સ્વતંત્ર થાય ને. આ નોકરી કરે, $20,000 પગાર મળે તો સુખ તો હતું છે. સુખ ઇન્ડિપેન્ડન્ટ પણ છું, હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો છું ભગવાન થી પણ ઇન્ડિપેન્ડન્ટ થયેલો. શું કહ્યું? છતાં ઇગોઇઝમ નથી અક્ષર, કારણ મારે બુદ્ધિ હોય તો ઇગોઇઝમ હોય ને. મારો સેન્ટ બુદ્ધિ નથી, સેન્ટ ઇગોઇઝમ નથી. અને આ જગત કોને બનાવ્યું તમને શું લાગે છે? એ સૌ બધી વિચાર નહીં કરે લોકો, કેમ પહેણવું અને સારી સારી રસોઈ કેમ બનાવે ને કેમ કરી કપડાં સારા સીવડાવે, બસ એટલું જ વિચાર કરતી. આગળ વિચાર ગયા જ નથી આ લોકો. અને મકાન સારું કેમ બંધાય અને જવાબ સી રીતે હારી મળે, આટલું જ ખોળે છે. શોધખોળ સુધી કરી દેશે ને લોકો. પોતાના વર્તુળ એક દોર્યું, એક સરગમ ફરે છે, એટલા આમાં જ રમ્યા કરે છે. આગળ ના વધુ છે બુદ્ધિ ને, આગળ બુદ્ધિ બુદ્ધિ બહુ કામ કરી શકે છે. જો મારા બુદ્ધિ નથી થતા પણ હું એટલું મેં હિસાબ ખરી કાઢ્યો છે કે બુદ્ધિ ઘણું કામ કરી શકે છે. હું લોકોને કહું છું કે ભાઈ હું જો તમને બુદ્ધિ તમને તું રસ્તે ચાલુ તરત ચિંતા બંધ થઈ જશે. કહ્યું તમને કોઈ શું નામ તમારું? રશ્મિકાંત તો કોઈ તમને અત્યારે કોઈ એમ કે રશ્મિકાંત તમે નલાયક માણસ છો એમ કે તો એની અસર થાય ખરી? થવી ના જોઈએ પણ ગેરવાઈફ શું કે નહી ખબર નથી યાદ તમને? દરેક ને પોતાની ખબર તો હોય ને કે બધા વાઈફ પોતાની શું કહી રહી છે તે સાચી અસર થાય છે તમે જાણો છો. મને અત્યારે ગારવડે નહી અંબાલાલ મૂળજીભાઈ ને તો મને અસર ના થાય. ધોલ મારે તો મને અસર ના થાય. એનું કારણ શું કે અંબાલાલ મૂળજીભાઈ મારું સ્વરૂપ જ નથી, હું પોતે જ નહી. આ તો મારી ભ્રાંતિ જ મેં માની લીધું હતું. હું આને જુદો રહું છું. શું? હું જુદો રહું છું અને તમે તો તે જ માની લો બેઠા છો. કો શું નામ કે છે? રશ્મિકાંત. રશ્મિકાંત જ છું. પછી આપડે પૂછીએ તમે રશ્મિકાંત કેવી રીતે? હું રશ્મિકાંત જ છું. આપડે કહીએ કે તમારું નામ રશ્મિકાંત કે તમે? માય નહીં રશ્મિકાંત. હું આવી રીતે માય ની પોતે શું કે છે કે હું જુદો નામ જુદું. તો તમે કોણ છો? એટલે માણસ પોતાની જાતને જ ઓળખતો નથી. શું કે? માણસ પોતાની જાતને ઓળખતો નથી. આપણને જરાક ગુસ્સો ના ચડવો જોઈએ બર્યો કે આ લાઈફ આવી જીવન જીવી ફ્રેક્ચર કરી નાખવાની લાઈફ. ઉઘાડી વાંખે ઊંઘે કે આપણને ચસકો ના લાગવો જોઈએ કે હરી ઘરી ફરી મને તો ઊંઘવાનું કહું છું ના લાગવું છે અસર ના થઈ જાય. આપડે હાલ કઈ મૂર્ખ છે? એક ક્ષણ પણ ઊંઘ્યો નથી. 26 વર્ષથી એક ક્ષણ પણ ઊંઘ્યો નથી. શું કહે? અને સાયન્ટિસ્ટો પછી મને મળ્યા કે છે ગોડ ઇઝ ક્રિએટર, તમે ના કેમ કહો છો? ના નથી કેતો હું. ના તો અમારે કહેવાય ને જે છે એ બધું. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ, બાય નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. વાસ્તવિકમાં એવું તેવું છે નહીં. આ તો બધા તમારે ભ્રાંતિ જ બધું દેખાય છે. ઉપર બનાવનાર હોય તો તમારે ઉપરી પણ રહેવાનું જ કાયમ માટે આગળ મુક્તિ જ ના હોઈ શકે. શું કહ્યું? અને બનાવનાર કુંભાર નથી. ગોડ ઇઝ ક્રિએટર એટલે કુંભાર મૂવો નથી. એ તો ભગવાન, તો ભગવાન જ છે. એટલે સાયન્ટિસ્ટને કહ્યું નહી તારે ટાળા પડે. મને કહે ક્યાં રહે છે? તને શું લાગે છે કે ઉપર ઉપર બાપો એ નહીં રહેતો? ઉપર તો આકાશ છે, બધે ફરી આવ્યો. હું શું કહું? ઉપર રહે છે. ક્યારે કઈ પોલમાં રહે છે તા કઈ તો પણ ખબર નથી. તા મને કઈ એડ્રેસ આપશે ગોડનું? એટલે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ મેન મેડ જે ક્રિએશન છે એને ભગવાન નથી. શું? તો આપણે સંતો શું કે એ થંભે નહીં ભગવાન. તાર હું આ લાકડો છે ને હળગાવશે, એને વ્યામ પડશે, શંકા પડશે. લાકડો છે ને હળગાવે છે, ભાન જ નથી. બેભાન પડી બોલી રહ્યા છે બધા. શું થાય? તે સાચું ભાન તો હોવું જોઈએ ને. આ વર્લ્ડ કઈ જેવી તેવી વસ્તુ છે? આ વર્લ્ડ માણસો મંદિર માં અને ચર્ચ માં અને બધે જાય છે, જરૂરી છે? જરૂરી છે. એવું છે નઈ કે નાની ઉંમર ના બાળ મંદિર માં જાય, પણ મોટી ઉંમર નો હજુ બાળ મંદિર જ નથી જોયું ત્યારે બાળ મંદિર માં જવું જોઈએ ના જવું પડે? બાળ મંદિરો છે બિચારા. આ વૈષ્ણવ ધર્મ સ્વામિનારાયણ બાળ મંદિર નાના ખીકાર ખીકડા મારવાનો. એનાથી કશો ફાયદો કરો? એનાથી કશો ફાયદો કરો? ફાયદો પણ ના ભણ્યો હોય તો એના કદાચ બાળ મંદિરો જાય તો સારું, નહીં તો પછી રમવી રમવા તલાવમાં રમવા જતો રહેશે તો આ ડૂબી મરશે. હું એના કરતા અહીં ફરવા દે ને, ભટકવા દે ને, અહીં ભટેક ભટેક કર્યા કરે. આવડે રસ્તે જાય ને તેના કરતા આવડે રસ્તે ગ્વાણી ને બળદ ની પેટ ફેર કરે આ લોકો. અને એ સંતો એવી રીતે ફર્યા કરે, સીધા બધું ફર્યા કરે. કારણ કે હું તો આ દુનિયાનો ગુરુ કોઈ દાવ થયો નથી, હું તો આખા જગત ને ગુરુ કરીને બેઠો છું, આખા જગત ને શિષ્ય થઈને બેઠો છું, આખા જગત ને ગુરુ કરીશ મેં. સમજ ભાઈ ને, હું કોઈ ગુરુ થવા માટે નવરો નથી, હું તો લઘુત્તમ પુરુષ છું. શું છું? એટલે આ દ્રષ્ટિએ દેખાવામાં હું લઘુત્તમ છું, અને રિયાલિટીથી હું ગુરુત્તમ છું. મારાથી કોઈ ઉપરી નથી વર્લ્ડમાં, ભગવાને પણ ઉપરી નથી. અને આમ દ્રષ્ટિએ દેખાતો વ્યવહારથી હું લઘુત્તમ, સૌથી નાનો નાનો જીવ છું. શું છું? લઘુત્તમ ગુરુત્તમ, હું તો ગુરુ ના થઈએ. મને ગુરુ એટલે ભારે, અને ભારે એટલે ડૂબે. શું થાય? ગુરુ નો અર્થ જ ભારે, અને ભારે એટલે અવશ્ય ડૂબે એની પર બેસનારા. હા, પેલા ગુરુ તરતા હતા એનું કારણ શું? એ ગુરુ કેટલી રાખતા હતા? તથા ગુરુ કેટલી તો થતી નહીં. આપડે પૂછીએ ગુરુ કેટલી, મને ખબર નથી. ગુરુ સેવા થઈ ગયું, ગુરુ એટલે ભારે. તમે સમજ પડે ને? તેનું આ બધું બધું બગડી ગયું છે. આપ્યા રાત બધે જ્યાં જુએ તો ચિંતા ચિંતા વરી જ વરી જ વરી જ વરી જો. એટલે આ તો વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. એટલે તમને પછી વરી વરી કશું ના થાય. સારામાં સારો તમે અત્યારે જે જવાબનું કામ કરો છો ને, એ સરસમાં કામ કરી શકો. શું કહ્યું? અત્યારે જે બિઝનેસ કરતા હોય તો સરસ બિઝનેસ કરી શકે. આ તો બિઝનેસ આવડતું નથી, આ તો પૂર્ણ ના ધોરે કઈ રોટલા કરી ખાય છે એટલું જ. તે પાછું હા રત્નાગીરી ના આપવું, અહીં મળતી નથી, છતાં મળી હોય કોઈ વખત અને એને રસ કાઢ્યો હોય તો તેદાર ટેબલ ઉપર પથાડે મારે બોસ જોડે ભોંસકેટ થઈ. તેમાં અહીં જ ગયા ઉકળાટ કાઢે છે. બોસ જોડે ભોંસકેટ પડી હોય તો અહીંયા આગળ ટેબલ પર ઉઠાડે મારે. મારે રત્નાગીરી ની ઓફિસ લાયક ખાઈ લે ને પછી કરજે. ના કરે આ લાઈફ કેમ કેવાય? આવી મને સુધર્યા કેમ કેવાય? કપડા પહેરે સુધર્યા કેવાય? સ્વતંત્ર થાય માણસ, વર્લ્ડ માં કોઈ પણ થી નિર્ભયતા થાય. એટમ બોમ્બ પડે પણ પેટમાં પાણી ના હાલે એવું લાઈફ હોય છે. આ જીવડા ની પેટ ધડાધડ કઈ ખોવું છે ને? કયા દેશના માણસો તમે? આ અહીના કઈ અને તમે ક્યાં? આ રેગન મારી જોડે બે વર્ષ બે જાગો કશું. અત્યારે હું તમે જેટલું જાણી સમજી ગયા મારી વાતથી, એમાં એક અક્ષર એ ના સમજે. રેગન બે વર્ષ મારી જોડે બે પણ ડેવલપ ને આ લાઈન ના ડેવલપ જ નહીં. એ તો ડેવલપ છે, આપણે ભૌતિકમાં ડેવલપ છે. આપણો દેશ તો ભૌતિકમાં અંડર ડેવલપ છે. અનડેવલપ કે તો એ ચાલે. શું કહ્યું? પણ અધ્યાત્મ ને બેન તો ભૌતિક ના હોય ને, તમે તરત સમજી જાઓ. શું એ ના સમજે? વાત બરોબર છે? ક્યાં પછી બોલતા નથી? બોલે બોલતો ને. અરે એવું કશું નહીં કે આમ ખુલાસો થશે ઉડતો. આમાં કઈ નુકસાન થવા નથી કઈ જતું. આત્મા અમર છે, આત્માને ઓળખી શકીએ તો બરોબર છે. આત્મા અમર છે, આત્માને ઓળખી શકીએ તો બરોબર છે. હા, આત્મા અમર છે. અને શું કહ્યું? કે આત્મા અમર છે, જે બોલે છે એનું ઠેકળ નથી. તમારા જોડે કોણ વાત કરે છે? કોણ વાત કરે છે? તમને જે લાગે છે કોણ? મારી દ્રષ્ટિ એમ કહું કે ગુરુ વાત કરે છે. હું તો ગુરુ તો છું જ નહીં, પણ એમ કે બીજું કોણ વાત કરે છે? એમ માનું મારે ગુરુ એમ બદલે તમે શું કહો? બીજો આત્મા વાત કરે છે. આત્મા વાત કરે છે. અરે આ આત્મા વાત નહીં કરતો, બીજો કોઈ વાત નહીં કરતો. કારણ જો આત્મા વાત કરતો હોય તો આ હું ઉઠું એટલે આ એ જ વાત કરશે. સમજ પડે ને? હું ઉઠું ને તો જે વાત કરતો એ આ કરશે. ખરે કે ના કરે? એક્ઝેક્ટલી એવી જ. હવે આ કોણ બોલે છે તમને કહી દઉં ખરી રીતે. અત્યારે આ જે શ્રોતા છે એ તમે પોતે છો, અને હું જ્ઞાતા દ્રષ્ટા છું, અને વક્તા ઓરિજિનલ ટેપ રેકોર્ડ. શું છે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ? નહીં, ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે અંદર. તેનાથી પછી બીજી ઉતરે, ત્યારે ત્રીજી ઉતરે, બધી ઉતરી. એટલે સાયન્ટિસ્ટ કે છે અમે કબૂલ કર્યા તે નથી, તમને સમજાશે જ નહીં. તમારી કોઈ જમ હોય તો કેવી રીતે સમજાય? તેમ હું બોલું છું એવું જે ઇગોઇઝમ છે ત્યાં સુધી તમે સીધ સમજાઈ ગયા. રક્તા ત્યાં ત્યાં કરશે રક્તા. પછી મેં એમને કહ્યું, મેં કોઈ ભાઈ એવું બોલેલા ખરા ગર્ભભાઈ સાથે કે મારે આ બોલવું તો આવું, પણ આવું બોલી જવું. કાકા એવું તમે કઈ પહેલો કોણ બોલ્યો તે કોણ, અને બોલી જવું કે છે તે કોણ? શું છે? અને જો કોઈ પણ માણસ આ વર્લ્ડ માં કોઈ પણ જીવડું કે કોઈ પણ માણસ બોલી શકે જ નહીં. શું કહ્યું? આવી રીતે બોલી શકે નહી. માણસ બોલી શકે નહી આવી રીતે. આ વકીલો આ કોર્ટમાં ફેંકે છે. બે જવાબદારી વાત થાય છે કે જવાબદારી વાળી વાત? બે જવાબદારી વાત. બે જવાબદારી કોર્ટમાં છે. આ કેસ લડે છે, બે જવાબદારી પડે છે. કેટલી બધી જવાબદારી થઈ ના હોય તમને કેમ લાગે છે? કોર્ટમાં જવાબદારી ખરી નહીં વાકીલ ને? હે, નહીં જવાબદારી. પોતે પ્લીડિંગ કરે તો જવાબદારી તો ખરી ને? જવાબદારી એના પૈસા કમાવા. હું તમને કહી દઉં, તમે આપણા બોસ જોડે તમે બોલો, જવાબ પૂછે ત્યારે જવાબદારી પૂર્વક બોલવું પડે. બે જવાબદારી ના બોલાય. હવે એક વાક્ય જવાબદારી પૂર્વક બોલવાનું હોય તેનો અડધો પોણો કલાક તો આપણે આપણે વિચાર્યા પછી વાક્ય બોલે. વિચાર વગર બોલાય નહીં એક વાક્ય. પણ આ તો એ વાક્યો એકદમ નીકળ્યા કરે છે. શું કારણ છે? એકની ટેપ થઈ ગયેલી છે. બધું સમજવા જેવું છે આ વાક્ય. તમને કેમ લાગ્યું? આ કઈ વાત કઈ કામ નહીં થાય છે? કે ટાઈમ બગડ છે? ખરી ગામની વાત સાચી, પણ ટાઈમ બગડવાનો બંધ કરી દઈએ આપણે. એટલે કે એવું નથી, આપણે આ રેડિયો નથી તમારે વાગ્યા કરે. હું તો એલર્ટ છું, એવર એલર્ટ છું. શું? અને જે કઈ પૂછવું પૂછાય, અને પૂછીને આ માણસે લાવવાની જરૂર છે. આમાં આખી શક્તિ બધી વેફી જાય છે, ધૂળ ધાણી થઈ જાય છે. એટલે તમે આવો એક ફરો, કાલે પંદર આવો વોન્ટ્રી. હું તમને હા પછી આ શક્તિ એકદમ જબરદસ્ત શક્તિ ઉત્પન્ન થશે. સ્વતંત્ર થાવ. તમારો જો ઉપરી કોઈ હોય, મનુષ્ય તમામ જીવ મનુષ્યનો કોઈ ઉપરી હોય તો એના બ્લન્ડર્સ અને મિસ્ટેક આ જ ઉપરી છે, બીજી કોઈ છે નહીં. જો મિસ્ટેક અને બ્લન્ડર ના હોય તો કોઈ ઉપરી છે નહીં. શું તે બ્લન્ડર હું કાઢી આપું છું અને મિસ્ટેક તમારે કાઢવી પડશે. શું હું છે તે શું નામ કે છે? રશ્મિકાંત. રશ્મિકાંત, હું રશ્મિકાંત છું. એ છે તે ઇટ ઇઝ સ્ટ્રોંગ બિલીફ એન્ડ ધેટ ઇઝ ધ બ્લન્ડર. શું કહ્યું? તમે જે છો એ જાણતા નથી. જો જાણતા હોત તો તમે રાઈટ બિલીફ હોત. તમે જે છો એ જાણતા નથી, એટલે તમે આ રોંગ બિલીફ કે તમે તો રશ્મિકાંત તો તમારું નામ છે, પણ તમે નથી. યુ આર નોટ રશ્મિકાંત. તે તમને આ બેસી ગઈ છે, તે રોંગ બિલીફ છે. બીજી આ ભાઈ નું ધણી થયું, બીજી રોંગ બિલીફ. છોકરાનું ફાધર થતી, અને મામો કાકો, કેટલી રોંગ બિલીફો બેઠી છે. રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન, અને રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન. તે આ રોંગ બિલીફ જયારે ફ્રેક્ચર થાય ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય. શું? અને સમ્યક દર્શન ઉત્પન્ન થાય ત્યારે આત્મા હાજર થાય. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇઝ સેલ્ફ પઝલ. થઈ ભગવાને આ પઝલ કર્યું નથી. અને તમારે પઝલ ઉભા થાય ને તો રોજ રોજ થાય છે ને? કારણ પોતે જ જગત જ પઝલ છે આખું. વાણ ઉકલ્યો કોઈ આવ્યો જ છે આખો. શું? એટલે અમે એને આ પઝલ ને સોલ્વ કરી આજે ફરી પઝલ ઉભું ન થાય, પછી પ્રોબ્લેમ જ ઉભો ન થાય. એક ફરો પઝલ સોલ્વ કરી આજે ફરી પ્રોબ્લેમ ઉભો ન થાય. શું કહે? The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Sunam, sir? Yes, sir. Rashmikant. Rashmikant. By real viewpoint, you are Sudhatma. Ye tamne, yep, tamara vam shabda bole chale ni. Chakar gari chhe bole vati ke gari na thai moru. Tamu tamne moharam muku tare thai. મોડા મૂકેલી સાકર કે એમને એમને સાકર બોલે થાય. હા, એટલે ચાર વેદના ઉપરી જ્ઞાની પુરુષ ચાર વેદના ઉપરી કહેવાય. કે એનું શું કારણ કે છે? વેદ પોતે જ બોલે છે ચાર વેદ એ ભણી રહે એટલે બોલે કે ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ. એ શું કહે છે કે આત્માનો એક નેતિ, આત્મા જોઈતો હોય તો આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે, શબ્દ થી વર્ણવી શકાય નહીં. અને આ શબ્દ તો શાસ્ત્ર તો શબ્દરૂપ છે કે છે સ્થુલ, અને આત્મા સૂક્ષ્મતમ છે. શાસ્ત્રમાં શું વિધ હોય? એટલે ગોટું જ્ઞાની કે જે વેદના ઉપરી કહેવાય, ચારે વેદના ઉપરી એ જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની કોને કહેવાય? કે વલની ઓબ્ઝર્વેટરી હોય, તેની પાસે કોઈ પણ ચીજ જાણવાની બાકી ના હોય. શું કહ્યું? બુદ્ધિશાંત ના હોય છે. એ તો હિન્દુસ્તાન 2000 જ્ઞાનીઓ નીકળે, પણ બધા બુદ્ધિશાળી, જબરદસ્ત બુદ્ધિશાળી, એક એક ને હરીફમાં પડે એવા. શું કહે? હરીફી હારી ને પછી વાત કરજો. કરે ને કરતા ને છોડી અને કઈ હું તમને નાપાસ નહીં કરવા કે ભાઈ તમને પૂછતા નથી આવડતી હોય તો હું તમને કહું જ નહીં, હું મારી જ ભૂલ છું. એવું કઈ એવું કઈ માસ ના કરે, પાસ ને પાસ કરવા નથી આવ્યો. હું તો તમને તમારે કઈ સમજવું હોય તો એ સમજવા માટે હું વાતચીત કરી આપું છું. પછી આ દુનિયામાં કોઈ કોઈને ઉપરી હોતો નથી, સમજ ને? એટલે હું તો કોઈને ઉપરી થયો નથી, મારા ઉપરી કોઈ થતા હોય તો એને ચાલવા દઉં. કારણ કે એને પોતાના સમજણ એટલે થતો હોય તો આપણે ના કહેવાય. હું નહીં થતો એનું શું કારણ? મારી સમજણ ઉપરી તેને શું કરવાનું? ઘરમાં ઉપરી થયા તો કેટલી ઉપાધિ હોય છે? તમે ઘરના મેન કહેવાય તો ઉપાધિ એવી મેન છે. સચ્ચિદાન છે બધું, એટલે આ જગત એની મારે પઝલ થયેલું છે. વિજ્ઞાન થી, વિજ્ઞાન થી બધું થયેલું. શું આ ટુ એચ ના ઉપર ભેગા થઈ જાય તો વરસાદ વરસાવવા કોઈને આવવું પડે? વાતાવરણ મળ્યું, વાતાવરણ ભેગું થયું, તૂટી પડે ત્યાં આગળ. વાતાવરણ ભેગું પડે ના થાય, ના તૂટી પડે. બસ આ બધું ઉભું જ થયેલું છે. એવી રીતે કોઈ કરતા જ નથી આ જગતમાં, કોઈ ચીજ નો કોઈ કરતા જ નથી, છતાં કરતા વગર થયું નથી. શું કહું છું? તો નિમિત્ત કરતા છે. કેવું? ખરેખર કરતા નહીં, કરે કરતા કરતા ચડી દે. હું તમારે બધા ઉપરી શકે છે નૈમિત કરતા, સમજું ને? આમના નિમિત્ત થી આમ થયું કે છે, એટલે તમે કરતા નહીં. તમારાથી એમ ના કહી શકે મેં કર્યું. વાત ગમી તમને થોડી કહી? ગમે આ લાભ ઉઠાવી લેજો જયારે તરફ સેલ્ફ નું રિયલાઇઝ કરી દુઃખ ઉકેલાયો. અને પછી આત્મા નિરંતર 24 કલાક ભૂલાય નહી. આત્મા 24 અવર્સ. હિન્દુસ્તાન માં 30-40 જણા છે, તે 30-40 1000 માણસો છે કે જે આત્મા માં નિરંત છે. અને આગલા 24 કલાક આત્મા હવે તો અહીં બે પાંચ હજાર આવ્યા હોય અહીંયા ઘર, તો હું કઉ રોડ ઉપર બધા સુઈ જાઉં તો હોઈ જાય, આખો દાડો રસ્તો જ ના મળે. શું કહે? પણ એવું અમે દખાવ કરીએ નહી. ચાલે સારું, અમારે શું લેવું છે? આ લોકો શું જશ લેવો છે કે અમારે કઈ ચમત્કાર કરવા નથી, અમે ચમત્કાર ને માનતા નથી. શું કહ્યું? ઘણા કે છે દાદા તો બધા બહુ ચમત્કાર કરે. અમે કોઈ ચમત્કાર નથી, એ મારું સતી સ્નાન કરવું છે. શું છે? એ સ્નાન કરવું એટલે હાથળે થઈ જાય. એમાં મેં શું કર્યું? આમાં હાથળે થઈ જાય એમાં મેં શું કર્યું? પહેલા કઈ જશે તે પ્રગટ આપે છે, ફળ આપે છે. શું? અને અપ્ય સ્નામ કરવું હોય તમે કામ કરો તો અભ્યાસ મળે, કામ કરે તો એ અભ્યાસ મળે. એવું હોય કે ના હોય? નહી જોયેલું? નઈ જોયેલું. પુનર્જન્મ ની બાબતમાં કશું કહેશો? પુનર્જન્મ છે જ, પુનર્જન્મ ફોરેન વાળા આવ્યા હતા સાયન્ટિસ્ટો, ફ્રેન્ચ માઇક્રોબાયોલોજીસ્ટ હતો. પુનર્જન્મ છે એની ખાતરી હિન્દુસ્તાન માં કોઈએ મને કરી આપી નહી. તો આપડા લોકો બિચારા કરાવડાવે ખરા, પણ શું કે ત્યાં એક જણ બે છોકરા છે, એક છોકરો આવું થાય કરે છે, એક છોકરો આવું કરે છે, કોક ને તો જરંતો જ બળી જાય છે, કોઈ તો જંગલમાં મૂકેલો જીવે છે, કોક ને ખાવા પીવાનું ઠેકાણું નથી, કોઈને જબરદસ્ત પૈસા ઢોર ઢોર કરે છે કે ખૂટતા નથી. આ બધા કોઝીસ બધા બતાવે એ લોકોને, પણ એ લોકો કહે છે ના આ તો ભગવાનની મરજી આ પ્રમાણે છે, એટલે ભગવાન એટલે ધોઈ નાખે છે. વાત સમજો ને, એક્સેપ્ટ જ નહીં કરતા, બધું ભગવાન જ કરી રહ્યા છે આ કે છે. સમજો ને? એટલે પછી મને કહે છે તમે માનો છો? મેં માનો છું નહીં, હું તો પ્રૂફ કરી આપવા તૈયાર છું. વર્લ્ડમાં કોઈ પણ માણસ હોય તો હું ફૂલ પ્રૂફ કરવા તૈયાર છું. તો પ્રૂફ તો સાયન્ટિફિક જોઈએ અમારે. તમારા હિન્દુસ્તાન લોકો આપે એ ના ચાલે, તાર લોકો સાયન્ટિફિક પ્રૂફ કરી આપું. એને સાયન્ટિફિક પ્રૂફ કરી આપીએ છે જોડે ને. એટલે પાંચ રહેવા તૈયાર થયા હતા જોડે. મેં કહ્યું સાયન્ટિસ્ટ થઈને પાંચ સરળ રહેવા ફરશું. તકે મારે જાણવું છે એટલે મેં કહ્યું જાણવાનું આટલી બધી વાર હતી છે. આવી એક જ વાક્ય કે પુનર્જન્મ શું છે એને માટે જાણવા આટલું બધું હોતું જ છે કે તક પણ એમ થાય. કેટલા વખત રહેવું પડશે? મેં ખ્યાલ હું હમણાં પ્લેનમાં અત્યારે દેખાડી દઈશ, કારણ બેઝિકલી બધું બતાડી દે, પછી ડિટેલમાં તું લઈ જજે ને. તને ડિટેલ તમને આવડે બધાને, બેઝિકલી બતાવવું જોઈએ. તું બેઝિકલી બતાવી દઈએ, સમજી ગયો? બધું મુસ્લિમો વિસ્લિમ બધા સમજી જાય છે. ભણેલા હોવા જોઈએ, પણ અભણ ના ચાલે. ભણેલો હોય એ બુદ્ધિશાળી બધા વિચારશીલ હોય છે. ભણતર લઈને દુરાગ્રહ નથી હોતા, એ બધું ખોટું ખોટું ઊંધું ઊંધું થતું નથી હોતું. શું કહ્યું? પુનર્જન્મ છે, પુનર્જન્મ ના આધારે તો આ બધું ડેવલપ છે. બધું એ આફ્રિકન ફર્સ્ટ ડેવલપમેન્ટ. શું કહ્યું? અધ્યાત્મ નું પહેલા પહેલું ડેવલપમેન્ટ આફ્રિકન, પછી વધતું વધતું છેલ્લા છેલ્લું ઇન્ડિયન. પછી આ બધા વચ્ચે વ્હાઈટ વ્હાઈટ બધા, આ વ્હાઈટ કરતા તો પારસી ઊંચા, મુસ્લિમો ઓછા, મુસ્લિમો કરતા પારસી ઊંચા, બધું ડેવલપમેન્ટ જુદા જુદા. મને વ્હાઈટ કરતા તો ચીના હું ઊંચા. શું કહ્યું? અધ્યાત્મ તો આખો દાડો પાંચ ઇન્દ્રિય ના વિષય એમાં જ હોય, બીજું કશું એમને કશું ખ્યાલ જ ના હોય. એક ડુંગર હોય અને આમાં એક ઉપર એક આમ લાગુ એ થયું હોય અને તે આમ જતું હોય, એના જોવામાં આવ્યું તો પચી પચી ફોટા પાડ પાડી કરશે. વમાં શું પાડ? અને આપણા ઇન્ડિયાને બગાડે કે ના બધા? એટલે ઇન્દ્રિયોમાં જ મસ્ત આ બધા, આ બધા ન્યાય રેગન વેગન બધા. અને આ જે બુદ્ધિ છે